એમ કહીને કોલ રાઈટ રિંગ બનાવી દીધી છે. રિંગ પણ સોનાની છે તેથી સોનાનું અભિન્ન છે, એરિંગ પણ સોનાનું છે તેથી સોનાથી અભિન્ન છે, અને ધેરફોર રિંગ ઇઝ ઇક્વલ ટુ એરિંગ. નો, ધેટ લોજિક ઇઝ નોટ એલાઉડ. પરિણામ બાદનો એક ચરિત્ર એવો વિચિત્ર ચરિત્ર છે કે એરિંગ એરિંગ છે, રિંગ રિંગ છે, અને છતાંય બંને સુવર્ણથી અભિન્ન છે. એટલે ભેદ અને અભેદની જે લચીલી સ્થિતિ છે, જે ફ્લેક્સિબિલિટી છે કન્સેપ્ટમાં, એ આપણને જો નહીં ધ્યાન આપીએ તો આપણને સરખું સમજ નહીં આવે કે જગત જગત છે, જળ જળ છે, જીવ જીવ છે, જીવમાં પાછા દેવ છે, દાનવ છે, માનવ છે, પશુ છે, પક્ષી છે, બધા પોતપોતાના રૂપમાં છે, અને છતાંય બધા પરમાત્માથી અભિન્ન છે. જેમ રિંગ છે, એરિંગ છે, બંગડી છે, આ છે, તે છે, સોનાના અનંત રૂપો હોય અને બધા સોનાથી અભિન્ન, છતાંય આપસમાં બધા ભિન્ન ભિન્ન, તેવી રીતે દરેક વસ્તુ નામ રૂપમાં ભિન્ન ભિન્ન દેખાય, છતાં પણ સર્વે હોતારો યત્રૈકમ ભવંતી સમાનતી ના આત્મા જનાનામ. સર્વે હોતા યત્ર એક નિડમ ભવંતી સમાનતી ના આત્મા જનાનામ. જેમ એક ઘોંસલામાં બધા પક્ષીઓ આવીને બેસી જાય, તેવી રીતે એ પરમાત્મા રૂપી ઘોંસલામાં બધા જ નામ રૂપોના પક્ષીઓ સર્વે શકુંતા, એમ કે છે ઉપનિષદ, કે શકુંતની માફક, પક્ષીઓની માફક પરમાત્માના ઘોંસલામાં બધા નામ રૂપો આવીને રહે છે, વિશ્રામ કરે છે. રાત્રિમાં એ બધા ત્યાં આવીને બેસી જાય છે, સવારે ઉડે છે પોતપોતાની દિશામાં પોતપોતાના દાણાને ચૂગવા માટે. બધા નામ રૂપોના જે પક્ષીઓ છે તે પરમાત્મા રૂપી ઘોંસલામાં નિવાસ કરે છે. તેથી જ ભગવાન અહીંયા બહુ સુંદર એક વાત સમજાવે છે. સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાંતિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસર્જામ્યહં. સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાંતિ મામિકામ, જેટલા ભૂત છે નામ રૂપના એ મારી પ્રકૃતિમાં મારા ઘોંસલામાં આવીને કલ્પાંતમાં બેસી જાય છે, અને કલ્પના આદિમાં એટલે સવારે પાછા જેમ પક્ષીઓ સવાર થઈને કે ચલ કલરવ કરતા પોતપોતાની દિશામાં દાણા ચૂગવા ઉડી જાય, એવી રીતે પરમાત્માના ઘોંસલામાંથી સવાર થતાની સાથે કલ્પાદિમાં બધા નામ રૂપના પક્ષીઓ જ્યાં ત્યાં ઉડે છે. આપણને લાગે કે બધા ભિન્ન છે, આપણને ખબર નથી પડતું કે એમને રોડ ખબર કયા રોડ થી આવતા હશે, કયા રોડ થી જતા હશે. સાયબેરિયા થી બર્ડ્સ અહીંયા આવી જાય છે હિન્દુસ્તાનમાં, એમને કોણ બતાવે છે રસ્તો? પણ દરેક નામ રૂપ ને ખબર છે કે સાંજ પડતા મારે ક્યાં જઈને વિશ્રામ કરવું છે. દરેક બર્ડ્સ ને એનું બરાબર જ્ઞાન છે. આપણે માર્ગ ભૂલી જતા હોઈએ, બર્ડ્સ કદી માર્ગ ભૂલતા નથી, નામ રૂપ કદી પોતાના ઘોંસલાને ભૂલતા નથી, પરમાત્મા રૂપી ઘોંસલાને. બધા નામ રૂપ એ પરમાત્માના ઘોંસલામાં વિશ્રાંતિ કરે છે, પરમાત્માના ઘોંસલામાંથી પ્રકટ સવાર થઈને કલ્પાદિમાં પ્રકટ થાય છે. જ્યારે બધા નામ રૂપ તે પરમાત્મામાં રહેલા છે, ત્યારે આપણને એમ લાગે કે જો પરમાત્મા કોઈક નામ રૂપ ધારણ કરીને આપણે સામે આવે, ત્યારે આપણે એને એમ કહીએ કે ના, આ નામ રૂપ તારું મિથ્યા. પરમાત્મા ને ચિંતા થાય, ભાઈ તું સમજતો કેમ નથી કે બધા નામ રૂપ જયારે મેં ધારણ કર્યા છે તેમાં એક નામ રૂપ મેં વધારે ધારણ કરી લીધું હોય તો તારું શું જાય છે? આપણે પરમાત્મા ને રિસ્ટ્રિક્શન કેમ લગાવી શકીએ કે તું જગતમાં આવી શકતો નથી? અરે જયારે જગત એને બનાવ્યું છે, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને આપણે એમ રિસ્ટ્રિક્શન લગાવી શકીએ કે ના, તમે ઇન્ડસ્ટ્રી ને એટેન્ડ કરી શકતા નથી? કરી શકે છે, ન કરવું હોય તો મેનેજરે કરશે. એટલે જે નામ રૂપ થી એને કંટ્રોલ કરવું હશે તે નામ રૂપ થી કરશે. મેનેજર કરતો હશે તોય પોતે આવશે. મેં તમને પહેલા આવ્યો તો તે દિવસે વાત સમજાવી હતી કે નહીં, કે એમણે કહ્યું કે ભગવાન જગતમાં આવી શકતો નથી? મેં કહ્યું ભાઈ અમારે ત્યાં તો કહ્યું છે કે ભગવાન આવે છે. એમણે કહ્યું કે નથી આવી શકતો. મેં કહ્યું ભાઈ તમારે ત્યાં નહીં આવતો, કેમ કે તમારું કામકાજ ભગવાન વિના ચાલતું હશે પેગંબર થી. અમારું કામકાજ પેગંબર થી નથી ચાલતું, એટલે પોતે આવે છે અમારે ત્યાં. કોઈ ઇન્ડસ્ટ્રી એવી હોય કે જેને માલિક ને પોતાને ચલાવતા ગમતી હોય, કોઈક ઇન્ડસ્ટ્રી એવી હોય કે જે મેનેજર થી ચાલતી હોય પેગંબરો થી, તો ત્યાં મેનેજરો ને એપોઇન્ટ કરે. તમારે ત્યાં વાત તમારી એ સાચી છે કે પેગંબર જ આવે છે, અમારે ત્યાં અમારી એ વાત સાચી કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં પોતે આવી જાય છે અમારી વચ્ચે. જયારે કૃષ્ણ અમારી વચ્ચે પોતે આવી જતો હોય, તે કૃષ્ણને આપણે એમ કહીએ કે આ તો માનુષી તનુ છે, તેથી જે છે તે ક્ષયિષ્ણુ છે, ક્ષર છે. એ કૃષ્ણ કહે છે ભાઈ તમે ઓળખી નથી રહ્યા. અવજ આનંતિ માં મૂળા માનુષી તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. તમે મારી અવજ્ઞા કરી રહ્યા છો એમ કહીને કે હું માનુષિતની આશ્રિત છું, માનુષિતની આશ્રિત છું, પણ તમે માનુષિતનો આશ્રિત છું તેથી હું પરબ્રહ્મ નથી, તેથી હું પરમાત્મા નથી, તેથી હું પરમેશ્વર નથી, હું તો મહેશ્વર હું નથી, કેમ કે હું જન્મ્યો છું. એક ભાઈ કહેતા હતા કે મારી સાથે એમની ચર્ચા થઈ, મને કહેતા હતા મહારાજ તમે કૃષ્ણની બધી વાત કરો છો પણ કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે જેને ગીતામાં જેને પુરુષોત્તમ કહેવાય તેને અમે કૃષ્ણ કહીએ છીએ. એમણે કહ્યું કે ગીતામાં જેને કૃષ્ણ કહ્યું પુરુષોત્તમ કહેવાય છે એ તો દેવકી વસુદેવનો પુત્ર. તે દેવકી વસુદેવને પુત્ર નંદાલયમાં જઈને પલ્યો અને એક વખત ગોકુલ છોડીને મથુરા ગયો, રડતા રડત મૂકીને નંદ યશોદાને, તે પાછો ગોકુલ આવ્યો જ નહીં. જે પોતાના મા બાપ ને પાલક માતા પિતા ને રડતો મૂકી ગયો ને પાછો આવ્યો નહીં એ શું તમારો ઉદ્ધાર કરશે? ભાઈ તો કયો કૃષ્ણ ઉદ્ધાર કરશે એનો તો કઈ ખુલાસો આપો. એને કહ્યું કે કૃષ્ણ એટલે કર્ષયતી કૃષ્ણ, જે અંદર બેઠેલી શક્તિ તમને ખેંચે છે તેનું નામ કૃષ્ણ. એટલે મેં કીધું નામની તમે પેલી ઇટમોલોજી બતાવીને કૃષ્ણને ગાયબ કરી દીધું? બોલે ના એ જ સાચો અર્થ છે. એટલે મેં કહ્યું કે તમને તો પછી હું તમને પણ એમને મજાકમાં કહ્યું કે જો તમે એ કૃષ્ણને પરમાત્મા માનતા હો તો મેં કહ્યું કે તમારું નામ હું અમથાલાલ કહી શકું. એમણે કહ્યું કેમ અમથાલાલ કેમ? મેં કહ્યું અકાર વાસુદેવસ્ય, સંસ્કૃતમાં અકાર એટલે વાસુદેવ, અકારેણ મથિતા ગીતા અમથા, અકારે જે મંથન કરીને ઉપનિષદ માંથી કઈ ઉપદેશ કાઢ્યો તે ગીતાને આપણે અમથા કહીએ, અને અમથામાં જે કેવળ લાલન કરે કૃષ્ણમાં લાલન ન કરે તે અમથાલાલ. આવી રીતે નામના અર્થ કરીને માણસને ગાયબ કરી દેવો, એવું કહેવાય છે સંસ્કૃતમાં પાણીની માટે. એવું કહેવાય છે કે પાણીની એક દિવસે જે સંસ્કૃતના વ્યાકરણના રચયિતા છે તે જંગલમાં જતા હતા, જંગલમાં જતા હતા, તેમણે કહ્યું કે મહારાજ આગળ નહીં જતા વ્યાઘ્ર બેઠો છે, વ્યાઘ્ર બેઠો છે. એટલે પાણીને કહ્યું વ્યાઘ્ર, વી પ્લસ આગ્ર બરાબર વ્યાઘ્ર, આગ્ર એટલે આ સમંતા જીગ્રતી, આગ્ર આગ્ર જીગ્રતી એટલે શું કે જે સૂંઘતો હોય તે જીગ્રતી, આ સમંતા એટલે સરખી રીતે સૂંઘતો હોય તે આગ્ર, અને વિશેષણ સ્પેશિયલી જે સરખી રીતે સૂંઘતો હોય તે વ્યાઘ્ર. વ્યાઘ્ર છે આગે તો સૂંઘી લેશે, મને નુકસાન શું પહોંચાડવાનું છે. પણ એ ગયા આગળ, આગળ ગયો ત્યારે એમ કહેવાય છે કે વ્યાઘ્ર સૂંઘ્યો નહીં, વ્યાઘ્ર ખાઈ જ ગયો. તો નામની વ્યુત્પત્તિ કરવાથી સિંહ ગાયબ નથી થઈ જતો, વ્યાઘ્રની વ્યુત્પત્તિ આપણે કરી દઈએ. વિશેષણ આ સમંતા જીગ્રતી વ્યાઘ્ર, અરે પણ વ્યાઘ્ર કહીને આગળ જતો તમને ખાઈ જશે, કાચો ખાઈ જશે, એ સૂંઘીને નહીં રહી જાય. એ તો વ્યાઘ્ર નામનો અર્થ આવો થાય છે, પણ એનો કામ બહુ ભયંકર છે. એ તમે સમજો, કરશે એથી કૃષ્ણ કરીને કૃષ્ણને તમે ગાયબ કરી દો, અરે તો કૃષ્ણ એમ નામના અર્થ કરવાથી ગાયબ નથી થતો. કૃષ્ણ પોતે ચોખ્ખે ડિક્લેર કરે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્ત્વતઃ. ત્યાં ચોખ્ખું કે છે કે મારું જન્મ, મારું કર્મ, મારું નામ, મારું રૂપ દિવ્ય છે, જે આવી રીતે મને ઓળખે છે તે મુક્ત થાય છે, જે મારા જન્મ કર્મ ને માનુષી તનુ સમજીને અનાદર કરે છે એ મુક્ત નથી થતો. કરશે તીથી કૃષ્ણ કરીને કૃષ્ણ પુરુષોત્તમ કૃષ્ણને આપણે ડિસ્કાર્ડ કરી શકતા નથી. પણ એમ ડિસ્કાર્ડ કરવાનો હેતુ શું થાય મોટા ભાગે? કે આપણે એક પાસાની જિદ્દ પકડીને બેસી ગયા છે, એક પાસાની જિદ્દ પકડીને બેસે એટલે આપણને લાગે. એક શાસ્ત્રીજી ગીતાનું વ્યાખ્યાન કરતા કહે છે કે પુરુષ્ટિ માર્ગીઓને અહીંયા જે મૂઢા કહ્યું છે અવજાનંતી માં મૂઢા માનુસિમ તનુમાશ્રિત, એ પુષ્ટિ માર્ગીઓને ભગવાને ગાળ આપી છે. શા માટે પુષ્ટિ માર્ગીઓને? કેમ કે ભગવાનને માનુષી તનુ સમજીને એ લોકો સવારે જગાડે છે, બપોરે જમાડે છે, સાંજના સુવાડે છે, અને ભગવાન એમને ગાળો આપી રહ્યો છે મૂઢા. અરે ભાઈ એ મૂળા. અને પછી કે છે કે આવો જે સડો પેચી ગયો છે સમાજમાં એને કાપી નાખો, પુષ્ટિ માર્ગ ને કાપી નાખો. ચાલો કપાઈ જશે પુષ્ટિ માર્ગ, પણ ભગવાનના વચન નહીં કપાય. ભગવાન તો કોને ગાળો આપી રહ્યા છે? અવજાનંતી મામ મૂળા માનુસિમ તસુ આશ્રિતમ પરમ ભાવ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. એ કૃષ્ણ પોતાને રિફર કરીને કહી રહ્યા છે કે મેં માનુષી તનુનો આશ્રય કર્યો તેથી મારો તમે અનાદર નહીં કરો. હું તે જ કૃષ્ણ છું જે કૃષ્ણ પરબ્રહ્મ છે, જે પરમાત્મા છે, જે અક્ષર બ્રહ્મ છે, મારામાં અને એનામાં કોઈ ભેદ નથી. ಪರಂ ಭಾವ ಮಜಾನಂತೋ ಮಮ ಭೂತ ಮಹೇಶ್ವರಂ ಮೋಘಾಶ ಮೋಘ ಕರ್ಮಾಣೋ ಮೋಘ ಜ್ಞಾನ ವಿಚೇತಸ ರಾಕ್ಷಸಿ ಆಸುರಿಂಚೈವ ಪ್ರಕೃತಿ ಮೋಹಿನಿಂ ಶ್ರಿತ ಕರ್ಷಯತೀತಿ ಕೃಷ್ಣ ಕಹಿನ ತಮೆ ಕೃಷ್ಣನೆ ಗಾಯಬ್ ಕರಿದೇಶೋ પરમ પરમ તત્વ ની લિસ્ટ માંથી તે ગાયબ નહીં થાય. ગીતા માં તમને ચોખ્ખું કહી રહ્યો છે કે તમે મોઘા છા, મોઘ કર્માણો, મોઘ જ્ઞાન વિચેતસ છો, તમારું ચિત્ત ઠેકાણે નથી. તમે પોતે કૃષ્ણ ને ગાયબ કરવા માંગો છો, ગીતા ના ગાયક ને તમે ગાયબ કરવા માંગો છો. તેવી રીતે ગીતા કેવી રીતે સહજ જળવાશે એ તો અમથાલાલ પણ થઈ જશે. અમથાલાલ જ ગાયબ કરી શકે. ગીતાનો અધ્યેતા ગીતામાંથી ગીતાના ગાયક કૃષ્ણને ગાયબ નથી કરી શકતો. એ તો દમખમથી બોલે છે, ચોખ્ખું કહે છે, મહાત્મનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિ માશ્રિતા ભજંત્યનન્ય મનસો જાત્વા ભૂતાદિમવ્યયમ. જે લોકો દૈવી પ્રકૃતિ માશ્રિતા છે, જે દૈવી પ્રકૃતિના છે લોકો, એ લોકો મને એ મહાત્માઓ છે, અને મહાત્માઓ મને સતતમ કીર્તયંતો માં યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્ય યુક્તા ઉપાસતે. કેવલ અક્ષર બ્રહ્મને આપણે કહીએ અંદર બેઠેલી જે શક્તિ છે તેને નમસ્કાર કેવી રીતે કરશો, એનું કીર્તન શું કરશો, એને નમસ્કાર શું આમ કરાય? નમસ્કાર તો આમ જ થાય. જો અંદર બેઠેલી કરશયતી તે કૃષ્ણને નમસ્કાર કરવો છે તો કેવી રીતે નમસ્કાર કરશો? એક પંથ એવો છે હો ખરેખર કે આમ નમસ્કાર કરે છે, ષોડશોપચાર પોતાનું પૂજન કરે, પુષ્પમ સમર્પયામિ, ધૂપમ સમર્પયામિ, દીપમ સમર્પયામિ, શું માંડ્યું છે પૈસા. ષોડશોપચાર પૂજન પોતાનું ન થાય, ષોડશોપચાર પૂજન દેવનું થાય. તમને જો ધ્યાન કરવું હોય તો અહમ બ્રહ્માત્મી નું ધ્યાન કરો, એ શાસ્ત્રીય વિધિ છે. શાસ્ત્રીય વિધિ ને શાસ્ત્રીય રીતે કરો. લોકોને જોશ આવી જાય એટલે અત્યારે અહમ બ્રહ્માત્મી એટલે ઉલટું અર્થ સમજી લે કે ષોડશોપચાર પૂજન પુષ્પન સમર્પ્યામી ધૂપમ, એનાથી શું ફરક પડે? બે પુષ્પ તમે તમારા હાથથી કરો, નમસ્કારમ સમર્પ્યામી, પણ તમારો હાથ તો ઉલટો થઈ ગયો. સીધા હાથથી હાથથી પોતાની જાતને નમસ્કાર નથી થઈ શકતું, આવડે હાથથી તમને તમારી જાતને નમસ્કાર કરવું પડે છે. નમસ્કાર કરવાનો મતલબ સીધો હાથ હોવો જોઈએ. અને તમે નમસ્કાર નું મતલબ શું છે કોઈક વખતે ધ્યાન આપો તો ખબર પડશે કે હાથ જોડવું તે નમસ્કાર નથી. હાથ જોડવું અને એને માથું નમાવવું, હાથ જોડીને હાથ ઉપર જયારે આપણે માથું નમાવીએ એ નમન, નમાવવું તે નમસ્કાર છે. એટલે નમાવવું કયા હદ સુધી? કે જે હદ સુધી આપણે હાથ જોડ્યા હોય તે હદ સુધી આમ માથું નમાવીએ. પણ અંદર બેઠેલી શક્તિને નમસ્કાર કેવી રીતે થાય? માથું કોને આગળ નમાવશો? જે ડિરેક્શનમાં તમારે માથું નમાવવું હોય તે ડિરેક્શનમાં, જેમ કોઈને આપણે ચીંધવું હોય તો આપણે એમ કહીએ તેને જુઓ, તો એ અંગુલીનો નિર્દેશ થાય છે. તેમ જેની દિશામાં આપણને નમસ્કાર કરવું હોય તે દિશામાં હાથને જોડવા જોઈએ, અને એ દિશામાં હાથ જોડીને હાથ સુધી માથું નમાવીએ તો નમસ્કાર કહેવાય. ભગવાન કહે છે, સતતમ કીર્તયંતો માં યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્ય યુક્તા ઉપાસતે. એટલે જે મારું નમસ્કાર કરે છે એ દૈવી પ્રકૃતિ માશ્રિતા છે, તે મહાત્માઓ છે, બાકી બધા મોહાત્માઓ છે. તો આ જે ભગવાન ભેદ કરે છે તે પુષ્ટિ માર્ગ ને ગાળો નથી આપતા. તમે ગીતાનું સ્વારસ્ય સમજતા નથી અંથાલાલ હોવાથી. કોઈક વખતે સરખી રીતે ગીતાનું સ્વારસ્ય સમજશો, તમને ખબર પડશે કે પુષ્ટિ માર્ગ ને ગાળો નથી આપતા. ભગવાન તો કહે છે કે સતત કીર્તન કરો, નમસ્કાર કરો. આગળ જઈને ખુલાસામાં ત્યાં સુધી કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ભરતમ અશ્નામી પ્રયતાત્મન કૌંતેય પ્રતિજાનિહિ નમે ભક્ત પ્રણશ્યતિ. તમે કાપવા માંગો છો, પણ પુષ્ટિ માર્ગીઓને આશ્વાસન રહેવું જોઈએ કે પુષ્ટિ માર્ગ નો વિનાશ નહીં થાય, નહીં થાય અને નહીં થાય. કેમ કે કૌંતેય પ્રતિજાનિહિ નમે ભક્ત પ્રણશ્યતિ એ ભગવાનની પ્રતિજ્ઞા છે. આપણે બી જઈએ છે કે આ ભક્તિ પુષ્ટિ માર્ગ સડો છે તેને કાપી નાખો. પુષ્ટિ માર્ગ સડો નથી. આ તો આપણે જે સમજતા નથી પરમાત્માનું રહસ્ય, ગીતાના જે પરમ દિવ્ય રહસ્ય છે પરમાત્માનું તે સમજતા નથી, તેથી આપણને પુષ્ટિ માર્ગ ને કાપવાની ઈચ્છા થાય છે. અમુક પ્રેમ માર્ગીઓ એવા છે જેમ કે છે, અખલે પલક પહેમા તુર્કાના શબે કુંભે યબ જરે દર્દે દિલ અર દિલ મે ફલા કુંભે. એમ કે છે, અખલે પલક પહેમા, એ કે છે આકાશ જેવા અવ્યક્ત ની ઉપાસના કરનારા સુફી સંતે કહ્યું છે, તુર્કાના શબે ખૂબે, એ કે છે આજે ગેરિલા ટેકનિક થી રાત ને એટેક કરીને ખતમ કરી દેવું, એમ કે છે કે ગેરિલા ટેકનિક થી રાત ના એટેક કરીને આ અવ્યક્ત ઉપાસના ની પદ્ધતિને ખતમ કરી દો. કેમ છે કે બરકલે પલક પેમાં તુર્કાના